श्री ब्रह्म पुराण अध्याय 33। मत्स्य माधव नो महिमा, समुद्र में मार्जन वगैरह की विधि, अष्टाक्षर मंत्र की महता, स्नान तर्पण विधि तथा भगवान की पूजा नु वर्णन ब्रह्मा जी कहे छे। श्वेत माधव ना दर्शन करीने तेमनी नजीक ज मत्स्य माधव ना दर्शन करवा जोईए। જે ભગવાન પહેલા એકારણ વનના જળમાં મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોના ઉદ્ધાર કરવા માટે રસાતળમાં સ્થિત હતા તે જ મત્સ્ય માધવ કહેવાય છે। તેઓ ભગવાનના આદિ અવતાર છે। પહેલા પૃથ્વીનું ચિંતન કરીને તેના પર પ્રતિષ્ઠિત થયેલા ભગવાનને પ્રણામ કરવા, આમ કરવાથી મનુષ્ય બધા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે અને તે વૈકુંઠ ધામમાં ચાલ્યો જાય છે જ્યાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિરાજમાન રહે છે। હે મુનિવરો, આ પ્રમાણે મેં મત્સ્ય માધવના મહાત્મ્યનું વર્ણન કર્યું। મુનિઓએ કહ્યું, હે ભગવાન, સમુદ્રમાં જે માર્જન અને સ્નાન દાન વગેરે કરવામાં આવે છે તેનું ફળ શું છે તે જણાવો। બ્રહ્માજી બોલ્યા, હે મુનિવરો, માર્જનની વિધિ સાંભળો। માર્કંડેય હૃદયના સ્નાન પૂર્વાહળ કાળમાં ઉત્તમ છે। ખાસ કરીને ચતુર્દશીએ તે હૃદયમાં કરેલું સ્નાન સર્વ પાપોને હરી લે છે। સમુદ્રનું સ્નાન કોઈ પણ સમયે ઉત્તમ છે। મુખ્યતઃ પૂર્ણિમાએ સમુદ્રમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે। માર્કંડેય રુદ્ર એટલે કે અક્ષયવટ, શ્રીકૃષ્ણ, બલરામ, સમુદ્ર તથા ઇન્દ્રધુમ્ન આ પુરુષોત્તમ ક્ષેત્રના 5 તીર્થ છે। જ્યારે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ જ્યેષ્ઠ નક્ષત્ર હોય ત્યારે વિશેષ રૂપે સમુદ્રની યાત્રા કરવી જોઈએ। તે સમયે મન, વાણી અને શરીરથી શુદ્ધ થઈને ભગવાનમાં મન પરોવી રાખવું અને ક્યાંય મનને ન લઈ જવું, બધા દ્વંદોથી મુક્ત રહેવું, રાગ અને દ્વેષને દૂર કરી દેવા, કલ્પવૃક્ષવટ બહુ રમણીય સ્થાન છે। ત્યાં સ્નાન કરીને એકાગ્ર ચિત્તે 3 વાર ભગવાન જનાર્દનની પરિક્રમા કરવી, તેમના દર્શનથી 7 જન્મોના પાપો નાશ પામે છે, મહાન પુણ્ય તથા અભિષ્ટ ગતિની પ્રાપ્તિ થાય છે। પ્રત્યેક યુગ અનુસાર વડના નામ અને પ્રણામ બતાવવામાં આવે છે। વટ, વટેશ્વર, કૃષ્ણ તથા પુરાણ પુરુષ આ સત્ય વગેરે યુગોમાં ક્રમશ વડના નામ કહેવામાં આવ્યા છે। સતયુગમાં વડનો વિસ્તાર 1 યોજન, ત્રેતામાં પોણો યોજન, દ્વાપરમાં અડધો યોજન અને કળિયુગમાં યોજનનો 4th ભાગ માનવામાં આવે છે। પ્રથમ બતાવેલા મંત્રથી વડને નમસ્કાર કરીને ત્યાં 300 ધનુષ્ય દૂર દક્ષિણ દિશા તરફ જવું, ત્યાં ભગવાન વિષ્ણુના દર્શન થાય છે। તેને મનોરમ સ્વર્ગ દ્વાર કહે છે। ત્યાં સમુદ્રના જળથી આકૃષ્ટ સર્વગુણ સંપન્ન કાષ્ઠ છે। તેને પ્રણામ કરીને પૂજન કરવાથી મનુષ્ય બધા રોગો તથા પાપગ્રહ વગેરેની પીડાથી મુક્ત થઈ જાય છે। સ્વર્ગ દ્વારથી સમુદ્ર પર જઈને આચમન કરવું તથા પવિત્ર ભાવે ભગવાન નારાયણનું ધ્યાન કરીને તેમના અષ્ટાક્ષર મંત્રથી અંગન્યાસ અને કર્ણન્યાસ કરવો। મનને મોહિત કરનારા બીજા મંત્રોની ક્યાં જરૂર છે? ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્ર જ બધા મનોરથોને સિદ્ધ કરનાર છે। નરથી પ્રગટ થવાના કારણે જળને નાર કહે છે। તે પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુનું અયન એટલે નિવાસ સ્થાન હતું, તેથી તેમને નારાયણ કહે છે। સમસ્ત વેદોનું તાત્પર્ય ભગવાન નારાયણમાં જ છે। બધા દ્વિજો ભગવાન નારાયણની ઉપાસનામાં તત્પર રહે છે। યજ્ઞો અને ક્રિયાઓની સમાપ્તિ પણ નારાયણમાં જ છે। પૃથ્વી નારાયણ પરક છે, જળ નારાયણ પરક છે, અગ્નિ નારાયણ પરક છે અને આકાશ પણ નારાયણ પરક છે। વાયુ અને મનના આશ્રય પણ નારાયણ જ છે। અહંકાર અને બુદ્ધિ બંને નારાયણ સ્વરૂપ જ છે। ભૂત, વર્તમાન તથા ભવિષ્યના બધા જીવ, સ્થૂળ અને સૂક્ષ્મ બધું જ નારાયણ સ્વરૂપ છે। શબ્દ વગેરે વિષય, શ્રવણ વગેરે ઇન્દ્રિયો, પ્રકૃતિ અને પુરુષ બધું નારાયણ સ્વરૂપ છે। જળ, સ્થળ, પાતાળ, સ્વર્ગલોક, આકાશ તથા પર્વત આ બધાને વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ સ્થિત છે। વધારે કહેવાથી શું લાભ? બ્રહ્મા વગેરેથી માંડીને તણખલા પર્યંત સમસ્ત ચરાચર જગત નારાયણ સ્વરૂપ છે. હે બ્રાહ્મણ, હું નારાયણથી વધીને અહીં કાંઈ જોતો નથી. આ દ્રશ્ય અદ્રશ્ય ચર અચર બધું તેમના જ દ્વારા વ્યાપ્ત છે. જળ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે અને વિષ્ણુ જળના સ્વામી છે. તેથી જળમાં સર્વદા પાપહારી નારાયણનું સ્મરણ કરવું જોઈએ. વિશેષતઃ સ્નાનના સમયે જળમાં જઈને પવિત્ર ભાવથી નારાયણનું ધ્યાન કરવું તથા હાથ અને શરીરમાં નામાક્ષરોનો ન્યાસ કરવો. ઓમકાર અને નકારનો બંને હાથોના અંગૂઠામાં તથા શેષ અક્ષરોની તર્જની વગેરેના ક્રમથી કરતલ અને કરપુષ્ટ સુધી ન્યાસ કરવો. ઓમકારનો ડાબા અને નકારનો જમણા ચરણમાં ન્યાસ કરવો. કવરના ડાબા ભાગમાં મોનો અને જમણા ભાગમાં નાનો ન્યાસ કરવો. રાનો નાભિદેશમાં, યનો ડાબી ભુજામાં, હણાનો જમણી ભુજામાં અને યનો મસ્તક પર ન્યાસ કરવો. નીચે ઉપર હૃદયમાં પાર્શ્વ ભાગમાં પીઠ તરફ તથા અગ્ર ભાગમાં શ્રી નારાયણનું ધ્યાન કરીને વિદ્વાન પુરુષે કવચનો પાઠ કરવો. પૂર્વમાં ગોવિંદ, દક્ષિણમાં મધુસૂદન, પશ્ચિમમાં શ્રીધર, ઉત્તરમાં કેશવ, અગ્નિકોણમાં વિષ્ણુ, નૈઋત્યમાં અવિનાશી માધવ, વાયવ્યમાં ઋષિકેશ, ઈશાનમાં વામન, નીચે વારાહ અને ઉપર ભગવાન ત્રિવિક્રમ મારી રક્ષા કરે. આ પ્રમાણે કવચનો પાઠ કરીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરવું. ત્વમ અગ્નિર દ્રિપદામ નાથ રેતો દાહ કામ દીપનઃ પ્રધાનઃ સર્વભૂતાનામ જીવાનામ પ્રભુર વ્યયઃ અમૃતસ્ય અરણિસત્વમ હિ દેવ યોનિર્પામ પતે રુજિનમ હર મે સર્વમ તીર્થરાજ નમો અસ્તુ તે. હે નાથ, આપ અગ્નિ છો, મનુષ્ય વગેરે સર્વ જીવોના વીર્યનું આધન અને કામનું ઉદ્દીપન કરનારા છો, સમસ્ત ભૂતોમાં પ્રધાન છો તથા જીવોના અવિનાશી પ્રભુ છો. હે સમુદ્ર, આપ અમૃતની ઉત્પત્તિના સ્થાન છો તથા દેવતાઓની યોની છો. હે તીર્થરાજ, આપ મારા સર્વ પાપ હરી લો, આપને મારા નમસ્કાર છે. આ પ્રમાણે વિધવત ઉચ્ચારણ કરીને સ્નાન કરવું જોઈએ. એના વિના તે સ્નાન ઉત્તમ માનવામાં આવતું નથી. વૈદિક મંત્રોથી અભિષેક અને માર્જન કરીને જળમાં ડૂબકી મારીને 3 વાર અધમર્ષણ મંત્રના જપ કરવા, જેમ અશ્વમેઘ યજ્ઞ સર્વ પાપોને દૂર કરે છે, તે જ પ્રમાણે અધમર્ષણ સુક્ત સર્વ પાપ નાશક છે. સ્નાન પછી વસ્ત્ર ધારણ કરી પ્રાણાયામ, આચમન અને સંધ્યોપાસના કરીને ઉપર તરફ ફૂલ અને જળ અર્પણ કરીને સૂર્યોપસ્થાન કરવું. તે સમયે પોતાની બંને ભુજાઓ ઊંચી રાખવી, ત્યાર પછી ગાયત્રી મંત્રના 108 જપ કરવા, ગાયત્રી સિવાય સૂર્ય દેવતા સંબંધી અન્ય મંત્રોના પણ ઉભા રહીને જપ કરવા, પછી સૂર્યની પ્રદક્ષિણા અને તેમને નમસ્કાર કરીને પૂર્વાભિમુખ બેસીને સ્વાધ્યાય કરવો, ત્યાર પછી દેવતા અને ઋષિઓનું તર્પણ કરીને દિવ્ય મનુષ્યો અને પિત્રોનું પણ તર્પણ કરવું. મંત્રવેતા પુરુષે ચિત્તને એકાગ્ર કરીને તલ મિશ્રિત જળ દ્વારા નામ ગોત્રોચાર ગોત્રોચ્ચાર પૂર્વક પિત્રોની તૃપ્તિ કરવી જોઈએ. પ્રથમ દેવતાનું તર્પણ કર્યા પછી જ દ્વિજ પિત્રોનું તર્પણ કરવાનો અધિકારી થાય છે. શ્રાદ્ધ અને હવનના સમયે એક હાથ વડે બધી વસ્તુ અર્પણ કરવી, પરંતુ તર્પણમાં બંને હાથનો ઉપયોગ કરવો જોઈએ. ડાબા અને જમણા બંને હાથે અંજલિ વડે નામ ગોત્રની સાથે તૃપ્યતામ બોલીને મૌન ભાવે જળ આપવું. શ્રાદ્ધે હવન કાલે ચ પાણીને કેને નિર્વપેત તર્પણે તુભ્યમ તુભયમ કુર્યાદેશ એવ વિધિ સદા અનવાર બંધેન સવ્યેન પાણીના દક્ષિણેન તુ તૃપ્યતામિતિ સિંચેતુ નામ ગોત્રેણ વાગ્યતા. 60મો અધ્યાયનો 55-56 શ્લોક સંખ્યા. હે મુનિવરો, જો દાતા પાણીમાં ઉભા રહીને પૃથ્વી પર જળ આપે તો તે વ્યર્થ થઈ જાય છે, કોઈને મળતું નથી. જે મનુષ્ય સ્થળ પર ઉભા રહીને જળમાં જળ આપે છે તેનું આપેલું જળ પણ પિત્રોને મળતું નથી, વ્યર્થ થઈ જાય છે. તેથી જળમાં कदापि पितरोने जळ न आपवुं, परंतु त्यांथी निकळीने पवित्र स्थानमां जळ द्वारा तर्पण करवुं जोईए। न जळमां, न पात्रमां, न क्रोधपूर्वक अने न एक हाथे जळ आपवुं जे पृथ्वी पर आपवामां आवतुं नथी। जे पृथ्वी पर आपवामां आवतुं नथी ते पितरो सुधी पहोंचतुं नथी। मैं पितरो माटे अक्षय स्थान रूपे पृथ्वी ज आपी छे, तेथी तेमने प्रेम इच्छता पुरुषोए पृथ्वी पर जळ आपवुं जोईए। पितरो भूमि पर ज उत्पन्न थया, भूमि पर ज रह्या अने भूमि मां ज तेमना शरीरनो लय थयो, तेथी भूमि पर ज तेमना माटे जळ आपवुं जोईए। अग्रभाग सहित दर्भ पाथरीने तेना पर मंत्रो द्वारा देवताओ अने पितरोनुं आह्वान करवुं जोईए। पूर्वाग्र दर्भ पर देवताओनुं अने दक्षिणाग्र दर्भ पर पितरोनुं आह्वान करवुं जोईए। देवताओ अने पितरोनुं तर्पण कर्या पछी मौन भावे आचमन करीने समुद्रना तट पर एक हाथनुं चोरस मंडळ बनावो। दक्षिणागर्भ दर्भ पर पितरोनुं आह्वान करवुं जोईए। देवताओ अने अन्य पितरोनुं तर्पण कर्या पछी मौन भावे आचमन करीने समुद्रना तट पर एक हाथनुं चोरस मंडळ बनावो। तेमां चार दरवाजा राखवा, तेमां कर्णिका सहित अष्टदळ कमळनी आकृति बनावी, तेना पर मंडल बनावीने तेमा अष्टाक्षर मंत्रनी विधि थी अजन्मा भगवान नारायण नु पूजन करवू। हवे शरीर शुद्धिनी उत्तम विधि कहू छू। चक्र रेखा सहित आकार नु हृदय मां ध्यान करवू, ते त्रण शिखाओ सहित प्रज्वलित थईने पापोने बाळे छे ने बधा पापोने नाश करे छे। આવી ભાવના કર્યા પછી મસ્તકમાં રાનું ચિંતન કરવું જોઈએ। તે ચંદ્રમંડળના મધ્ય ભાગમાં સ્થિત છે અને તેનો વર્ણ શુક્લ છે તથા અમૃતની વર્ષા કરીને પૃથ્વીને ભીંજવી રહ્યું છે। આ પ્રમાણે ચિંતન કરવાથી પાપ ધોવાઈ જાય છે અને સાધકનું શરીર દિવ્ય થઈ જાય છે। ત્યાર પછી પોતાના ડાબા પગથી આરંભ કરીને ક્રમશઃ બધા અંગોમાં અષ્ટાક્ષર મંત્રનો ન્યાસ કરવો, વૈષ્ણવ પંચાંગ ન્યાસ તથા ચતુર્વ્યૂહ ન્યાસ પણ કરવો। સાધકે મૂળ મંત્ર દ્વારા કરશુદ્ધિ પણ કરવી જોઈએ, એની વિધિ આ પ્રમાણે છે। બંને હાથની આઠ આંગળીઓમાં અંગૂઠાઓ દ્વારા એક એક અક્ષરનો ન્યાસ કરવો જોઈએ। પ્રથમ ડાબા હાથમાં, પછી જમણા હાથમાં ઓમકાર સહિત શુક્લ વર્ણા પૃથ્વીનો ડાબા પગમાં ન્યાસ કરવો। નકારનો વર્ણ શ્યામ અને દેવતા શંભુ છે, તેનો ન્યાસ જમણા પગમાં છે। મોકારનો કાળ સ્વરૂપ માનવામાં આવે છે, તેનો ન્યાસ કમરના ડાબા ભાગમાં થાય છે। નાકાર સર્વબીજ સ્વરૂપ છે, તે કમરના દક્ષિણ ભાગમાં સ્થિત છે। રાકાર તેજનું સ્વરૂપ છે, તેનું સ્થાન નાભિ પ્રદેશમાં હોય છે। યકારનો દેવતા વાયુ છે, તેનો ન્યાસ ડાબા ખંભામાં છે। ણાકારનો સર્વવ્યાપી સમજવો જોઈએ, એની સ્થિતિ જમણા ખંભામાં છે। યકાર મસ્તકમાં સ્થિત છે, જ્યાં બધા લોકો પ્રતિષ્ઠિત છે। તાત્પર્ય છે કે યકારનો ન્યાસ મસ્તકમાં કરવો જોઈએ। વૈષ્ણવ પંચાંગ ન્યાસ। ઓમ વૈષ્ણવે નમઃ શિરઃ, ઓમ જ્વલનાય નમઃ શિખા, ઓમ વૈષ્ણવે નમઃ કવચમ, ઓમ વૈષ્ણવે નમઃ સ્ફુરણમ દિશો બંધનાય, ઓમ હુમ ફટ અસ્ત્રમ। ઉક્ત મંત્રોમાંથી પહેલા ત્રણ મંત્રો વાંચીને હાથની આંગળીઓથી ક્રમશઃ મસ્તક, શિખા તથા બંને બાહુબળનો સ્પર્શ કરો। ચોથાથી બધી બાજુ ચપટી વગાડવી અને પાંચમો મંત્ર બોલીને તાળી વગાડવી। ચતુર્વ્યૂહ નાસ। ઓમ શિરસી શુક્લો વાસુદેવ ઇતિ, ઓમ આમ લલાટે રક્તઃ સંકર્ષણો ગરુત્માન વહ નિસ્તેજ આદિત્ય ઇતિ, ઓમ આમ ગ્રીવાયા પિતઃ પ્રદ્યુમ્નો વાયુ મેઘ ઇતિ, ઓમ આમ હૃદયે કૃષ્ણો અનિરુદ્ધ સર્વશક્તિ સમન્વિત ઇતિ। ઉક્ત ચાર વાક્યોમાંથી એક એકનું ઉચ્ચારણ કરીને ક્રમશઃ મસ્તક, લલાટ, કંઠ અને હૃદયનો સ્પર્શ કરો। આમનો ભાવાર્થ સંક્ષેપમાં આ પ્રમાણે છે। શુક્લવર્ણ વાસુદેવ મસ્તકમાં છે, રક્તવર્ણ બલરામજી, ગરુડ અગ્નિ તેજ અને સૂર્ય લલાટમાં સ્થિત છે, પિત્તવર્ણ પ્રદ્યુમ્ન તથા વાયુ સહિત મેઘ કંઠમાં છે, કૃષ્ણવર્ણ અનિરુદ્ધ સગળી શક્તિઓ સાથે હૃદયમાં નિવાસ કરે છે। આ પ્રમાણે પોતાના આત્માનું ચતુર્વ્યૂહ સ્વરૂપે ચિંતન કરીને કાર્યનો આરંભ કરવો। મારી આગળ ભગવાન વિષ્ણુ અને પાછળ કેશવ છે, દક્ષિણમાં ગોવિંદ અને વામ ભાગમાં મધુસૂદન છે, ઉપર વૈકુંઠ અને નીચે વરાહ છે, વચ્ચેની બધી દિશાઓમાં માધવ છે, ચાલતા, ઉભા થતા, જાગતા, સૂતા, જાગતા અથવા સૂતી વખતે ભગવાન ઋષિ મારી રક્ષા કરે છે. હું વાસુદેવ સ્વરૂપ છું, આ પ્રમાણે વિષ્ણુમય થઈને પૂજન શરૂ કરું, પોતાના શરીરની જેમ ભગવાનના વિગ્રહમાં પણ બધા તત્વોનો ન્યાસ કરું, પ્રણવનું ઉચ્ચારણ કરીને શરીર પર જળ છાટું. ઓમ ફટનું ઉચ્ચારણ બધા વિઘ્નોનું નિવારણ કરનાર અને શુભ છે. ત્યાં સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ અને આકાશ મંડળનું ચિંતન કરવું, કમળના મધ્ય ભાગમાં વિષ્ણુનો ન્યાસ કરવો, પછી હૃદયમાં જ્યોતિ સ્વરૂપ ઓમકારનું ચિંતન કરીને કમળની કર્ણિકામાં જ્યોતિ સ્વરૂપ સનાતન વિષ્ણુની સ્થાપના કરવી, પછી ક્રમશઃ પ્રત્યેક દળમાં અષ્ટાક્ષર મંત્રના એક એક અક્ષરનો ન્યાસ કરવો, એક એક અક્ષર દ્વારા, આખા મંત્ર દ્વારા પણ પૂજન કરવું ઘણું ઉત્તમ છે. સનાતન પરમાત્મા વિષ્ણુનું દ્વાદશાક્ષર મંત્રથી પૂજન કરવું, ત્યાર પછી પ્રથમ હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીને બહાર કર્ણિકામાં પણ તેમને ભાવના કરવી. તેમના ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. ભગવાનની ચાર ભુજાઓ છે, એ મહાન સત્વમય છે, કોટી કોટી સૂર્ય સમાન તેમના શ્રી અંગોનું તેજ છે, અને તે અને મહાયોગ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ અને સનાતન છે. એ પછી મનોમન ભગવાનનું સ્મરણ કરીને મંત્રોચાર પૂર્વક તેમનું આહવાન વગેરે કરવું. આવાહન મંત્ર, મીન રૂપો વરાહસ્વ નરસિંહો અથ વામન, આયાતુ દેવો વરદો મમ નારાયણો અગ્રતઃ ઓમ નમો નારાયણાય નમઃ. મીન, વરાહ, ઋષિ અને વામનના અવતારધારી વરદાયક દેવતા ભગવાન નારાયણ મારી સમ્મુખ પધારો. સચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને વારંવાર નમસ્કાર છે. આસન મંત્ર, કર્ણિકાયામ સુપીઠે અત્ર પદ્મ કલ્પિત માસનમ કલ્પિતમ આસનમ સર્વસત્વ હિતાર્થાય તિષ્ઠ ત્વમ મધુસૂદન. ઓમ નમો નારાયણાય નમઃ. અહીંયા કમળની કર્ણિકામાં સુંદર પીઠ પર કમળનું આસન પાથરેલું છે. હે મધુસૂદન, સગળા પ્રાણીઓનું હિત કરવા માટે આપ આના પર બિરાજો. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને વારંવાર નમસ્કાર છે. ઓમ ત્રિલોક્ય પતિનામ પતયે દેવ દેવાય ઋષિકેશાય વિષ્ણવે નમઃ. ઓમ નમો નારાયણાય નમઃ. ત્રિભુવન પતિઓના પણ પતિ, દેવતાઓના પણ દેવતા, ઇન્દ્રિયોના સ્વામી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. સચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને વારંવાર નમસ્કાર છે. પાદ્ય મંત્ર, ઓમ પાદ્યમ પાદયોર્દેવ પદ્મનાભ સનાતન વિષ્ણુ કમલ પત્રાક્ષ ગૃહાણ મધુસૂદન. ઓમ નમો નારાયણાય નમઃ. દેવ પદ્મનાભ, સનાતન વિષ્ણુ, કમલનયન, મધુસૂદન, આપના ચરણોમાં આ પાદ્ય પગ પખાળવા માટે જળ સમર્પિત છે, આપ એનો સ્વીકાર કરો. સચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને વારંવાર નમસ્કાર છે. મધુપર્ક મંત્ર, મધુપર્ક મહાદેવ બહ બ્રહ્માર્ધ્યે કલ્પિતમ તવ મયા નિવેદિતમ ભક્તિયા ગૃહાણ પુરુષોત્તમ. ઓમ નમો નારાયણાય નમઃ. મહાદેવ, પુરુષોત્તમ, બ્રહ્મા વગેરે દેવતાઓએ આપના માટે જેની વ્યવસ્થા કરી હતી તે જ મધુપર્ક આપના માટે હું અર્પણ કરું છું, કૃપા કરીને એનો સ્વીકાર કરો. સચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને વારંવાર નમસ્કાર છે. મંદાકિન્યા સીતમ વારી સર્વ પાપ હરમ શિવમ ગૃહાણાચ ચમનીયમ ત્વમ મયા ભક્તયા નિવેદિતમ. ઓમ નમો નારાયણાય નમઃ. ભગવાન, મેં ગંગાજીનું નિર્મળ જળ જે સર્વ પાપહર અને કલ્યાણપ્રદ છે આચમન માટે આપને ભક્તિપૂર્વક અર્પણ કર્યું છે, કૃપા કરીને ગ્રહણ કરો. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. સ્નાન મંત્ર, ત્વમાપઃ પૃથ્વી પૃથ્વી ચૈવ જ્યોતિસ્ત્વમ વાયુરેવ ચ લોકેશ વૃતિમાત્રેણ વારિણા સ્નાપયામ્યહમ. ઓમ નમો નારાયણાય નમઃ. હે લોકેશ્વર, આપ જ જળ, પૃથ્વી, અગ્નિ તથા વાયુ રૂપ છો, હું જીવન રૂપી જળ દ્વારા આપને સ્નાન કરાવું છું. સચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. વસ્ત્ર મંત્ર, દેવ તત્વ સમાયુક્ત યજ્ઞ વર્ણ સમન્વિત स्वर्ण वर्ण प्रभे देव वाससी तव केशव, ओम नमो नारायणाय नमः। देव तत्व थी समायुक्त यज्ञ वर्ण थी समन्वित केशव हूँ सोनेरी रंगना बे वस्त्र आपनी सेवा में समर्पित करू छू। सच्चिदानंद स्वरूप श्री नारायण ने नमस्कार। विलेपन मंत्र। शरीरम ते न जानामि चेष्टा चेव न केशव, मया निवेदितो गंधः प्रतिगृह्य विलिप्यताम्, ओम नमो नारायणाय नमः। हे केशव, मने आपना शरीर अने चेष्टा नु ज्ञान नथी, मैं ज्या गंध कंकुचंदन वगैरह अर्पण कर्यु छे ते लईने पोताना अंगे लगावी लो। सच्चिदानंद स्वरूप श्री नारायण ने नमस्कार छे। यज्ञो पवित्र मंत्र। ऋग यजु साम मंत्रेण त्रिवृतम पद्म योनिना सावित्री ग्रंथि संयुक्त संयुक्तम उपवीतम तवार्यपये, ओम नमो नारायणाय नमः। भगवान ब्रह्मा जी रुक यजु और सामवेद ना मंत्रों थी जेने त्रिगुण बनाव्यो छे ते सावित्री ग्रंथि थी युक्त यज्ञो पवित्र हूँ आपनी सेवा में अर्पण करू छू। सच्चिदानंद स्वरूप श्री नारायण ने नमस्कार छे। अलंकार मंत्र। दिव्य रत्न समायुक्त वहनी भानु समप्रभ गात्राणी तव शोभन्तु सा अलंकारिणी माधव, ओम नमो नारायणाय नमः। अग्नि ने सूर्य समान प्रभा धरावता दिव्य रत्न विभूषित है माधव, आ अलंकारों ने धारण करीने आपना श्री अंग सुशोभित थाय। सच्चिदानंद स्वरूप श्री नारायण ने वारंवार नमस्कार छे। ओम नमः। आ बे पदों अष्टाक्षर मंत्र ना प्रत्येक अक्षर नी साथे जोड़ीने पृथक पृथक पूजा करवी अथवा पूरा मूल मंत्र नु एक साथे उच्चारण करीने पूजन करवू। धूप मंत्र। वनस्पति रसो दिव्यो गंधाढ्य सुरभिश्व ते मया निवेदितो भक्तिया धूपो अयम प्रतिगृह्यताम, ओम नमो नारायणाय नमः। भगवान आ धूप सुगंधित द्रव्योथी मिश्रित वनस्पति नो दिव्य रस छे तेथी अत्यंत सुगंधित छे। मैं भक्तिपूर्वक आने आपनी सेवा में अर्पित कर्यो छे, आप एने स्वीकारो। सच्चिदानंद स्वरूप श्री नारायण ने वारंवार नमस्कार छे। दीप मंत्र। सूर्य चंद्रम असो ज्योतिर्विद्युत दग्नो तथैव च त्वमेव ज्योतिषां देव दीपो अयम प्रतिगृह्यताम, ओम नमो नारायणाय नमः। देव आप ज सूर्य ने चंद्रमा ने वीजड़ी ने अग्नि ने तथा ग्रहों ने ज्योति छो, आ दीप ग्रहण करो। सच्चिदानंद स्वरूप श्री नारायण ने वारंवार नमस्कार छे। नैवेद्य मंत्र। अन्नम चतुर्विद्यम चैव रसैहि षड्भिः समन्वितम मया निवेदितम भक्त्या नैवेद्यम तव केशव, ओम नमो नारायणाय नमः। हे केशव, मैं मधुर वगैरह छ रसों थी युक्त चार प्रकार नु भक्ष्य भोज्य लेह्य चोष्य भोजन आपने भक्तिपूर्वक समर्पित कर्यु छे, आप आ नैवेद्य ग्रहण करो। सच्चिदानंद स्वरूप श्री नारायण ने वारंवार नमस्कार छे। पूर्वोक्त अष्टदल कमलना पूर्व दल में वासुदेव नो, दक्षिण दल में संकर्षण नो, पश्चिम दल में प्रद्युम्न नो, उत्तर दल में अनिरुद्ध नो, अग्निकोण वाला दल में वाराह नो, नैऋत्य कोण में नरसिंह नो, वायव्य कोण में माधव नो तथा ईशान में भगवान त्रिविक्रम नो न्यास करो, पछी अष्टाक्षर देवनी सम्मुख गरुड़ नी स्थापना करवी। भगवान ना वाम एटले डाबा भाग में चक्र ने दक्षिण भाग में शंख नी स्थापना करवी। एज प्रमाणे एमना दक्षिण भाग में महागदा कौमुदनी कौमुदकीनी अने वाम भाग में सारंग नामक धनुष्य ने स्थापित करो। दक्षिण भाग में बे दिव्य तर्कस अने वाम भाग में खड़ग नो न्यास करो। दक्षिण भाग में श्रीदेवी अने वाम भाग में पुष्टि देवी नी स्थापना करवी। भगवान नी सामे वनमाला श्रीवत्स ने कौस्तुभ राखो, पछी पूर्व वगैरह चारे दिशाओं में हृदय वगैरह नो न्यास करो। कोण में देवादिदेव विष्णु ना अस्त्र नो न्यास करो, पूर्व वगैरह आठ दिशाओं में तथा ऊपर अने नीचे तांत्रिक मंत्रों थी क्रमश इंद्र अग्नि यम निरुति वरुण वायु कुबेर ईशान अनंत तथा ब्रह्माजी नु पूजन करो। आ प्रमाणे मंडल में स्थित देवेश्वर जनार्दन नु पूजन करीने मनुष्य मनोवांछित भोगों ने अवश्य प्राप्त करे छे। आज विधि थी पूजित मंडलस्थ भगवान जनार्दन ना जे दर्शन करे छे ते पण अविनाशी विष्णु में प्रवेश करे छे, जेने उपयुक्त विधि थी एक वार पण श्री केशव नु पूजन कर्यु छे। જન્મ મૃત્યુ અને જરા અવસ્થાને પાર કરીને ભગવાન વિષ્ણુના પદને પ્રાપ્ત થાય છે. નમઃ સહિત ઓમકાર જેના આદિમાં અને નમઃ અંતમાં છે તે ઓમ નમો નારાયણાય નમઃ આ તેજસ્વી મંત્ર સઘળા તત્વોનો મંત્ર કહેવાય છે. આજ વિધિથી દરેકને ગંધ પુષ્પ વગેરે વસ્તુઓ ક્રમશઃ નિવેદન કરવી જોઈએ. આજ પ્રમાણે ક્રમશઃ 8 મુદ્રાઓ કરીને દેખાડવી. પછી મંત્રવેતા પુરુષે ઓમ નમો નારાયણ આ મૂળ મંત્રના 108 અથવા 28 અથવા 8 વાર જપ કરવા. કોઈ કામના માટે જપ કરવા હોય તો તેના માટે શાસ્ત્રોમાં જે પ્રમાણ બતાવવામાં આવ્યું હોય તેટલી સંખ્યામાં જપ કરવા, અથવા નિષ્કામ ભાવે જેટલા થઈ શકે તેટલા એકાગ્રતાપૂર્વક જપ કરવા. પદ્મ, શંખ, શ્રીવત્સ, ગદા, ગરુડ, ચક્ર, ખડગ અને સારંગ ધનુષ્ય 8 મુદ્રાઓ જળવાય છે. આ 8 મુદ્રાઓ જણાવાય છે જેઓ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા શ્રીહરિનું પૂજન, જેઓ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા શ્રી હરિની પૂજાનું વિધાન જાણતા ન હોય તેમણે ઓમ નમો નારાયણાય આ મૂળ મંત્ર દ્વારા જ સદા ભગવાન અચ્યુતનું પૂજન કરવું. અધ્યાય 33 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.